આવી ગયું ને રતન બાળકનાથ નું કહેવાનું છે કે આ જે આપ્યું છે ને તે જ પોતાની કિંમત સમજાતી નથી. આવી છે બહુ મોટી વસ્તુ, પોતાને સમજાય પોતાને સમજણ છે. સ્વાદ મળતો હોય, સ્વાદ ના મળતો હોય બધી સમજે, પણ એની કિંમત સમજાય. ધમકી બધું હવું કરે, વિદ્યાર્થી બધું હવું જ કરે. દુઃખ નો અભાવ થવો, સંસારી દુઃખો નો અભાવ થવો, એનું નામ મોક્ષ. દુઃખ નો અભાવ રહે નહી કોઈ નહીં. દુઃખ નો અભાવ આ જગત આખું દુઃખ થી જ સપડાયેલું છે. ત્યાંનું દુઃખ છે ત્યાં અજ્ઞાનતા નું. અજ્ઞાનતા થી રાગ દે ત્યાં કરે છે તેનાથી આ દુઃખ છે. એ જ્ઞાન થી એ દુઃખ માટે બીજા કોઈ ઉપાય નથી. એટલે જ્ઞાન થી દુઃખ નો અભાવ વર્તે. દુઃખ નો અભાવ, દુઃખ તો ઉત્પન્ન થવાની વાત લાગે, પણ આ દુઃખ જે હતો ને તેનો અભાવ. કેવું? દુઃખ નો અભાવ. દુઃખ નો અભાવ પહેલો એ મોક્ષ કહેવાય, પહેલો મોક્ષ. અને પછી આ દેહ નો બધા નો અભાવ થયો એ બીજો મોક્ષ. બરોબર છે. શરીર સેવા તમારું સારું લાગે છે? શરીર સારું. હા, પેલો એવી એક વાત લખી છે. એમાં એક ગુણ પ્રતાપ સૂર્ય જેવો. આવશ્યક સૂત્રમાં એક વાત આવે છે કે ભગવાન ના ત્રણ ગુણ ની વાત ગંધર્વે આપેલી છે. ચંદ્ર શું નિમળેરા કે સાગર વર ગંભીરા, ચંદ્ર જેવા શીતળ, સૂર્ય જેવા પ્રતાપી. એમાં એ જે પ્રતાપ ની વાત લખી છે એમાં નિરુબેને એક બીજી વાત લખી છે કે એ પ્રતાપ એની આંખમાં હોય છે. ના, એ તો જોવાનું સાધન. આંખમાં હોય છે એ જુદું છે, અને જોવાનું સાધન છે આંખમાં. પ્રતાપ તો આમાં આખા શરીરમાં જ હોય છે. પ્રતાપ એટલે ખરાબ માણસ ને ત્યાં આવતો આમ આમ થાય, બધા તાપ લાગ્યા કરે બધાને. શું તાપ લાગે? બરોબર છે. તમે કોઈ દાખલો કોઈને વળીએ નહીં તો બહુ તાપ લાગ્યા કરે. શું કહે છે? શું કહે છે? અમે એ જાણતા કોઈ દાડો વધતા નથી. બરોબર. તો પણ એને તાપ બહુ લાગે. સરસ હોય ને તે એવા મહાત્મા તો હોય. સંતો સંતો એવા હોય છે. સર, એક સૂર્ય નો પ્રતાપ અને ચંદ્ર નો સૌમ્યતા, બે વિરોધાભાસ ગુણ બે ભેગા ના થાય. કોઈ સંત હોય તો સૌમ્ય હોય તો સૌમ્ય છે. બરોબર. અને પ્રતાપી હોય તો પ્રતાપી. એક જ બાજુ ધસેડેલા હોય, બે ગુણ ભેગા ના થાય. બે ગુણ ભેગા થાય જાણવું કે આ માણસ જ્ઞાની થવાના. બરોબર. એ વિરોધાભાસ ગુણ છે, શીતળતા અને પ્રતાપ, સૌમ્યતા અને પ્રતાપ. મારો મૂળ પૂછવાનો ભગવ એવો હતો કે એમાં એક લખ્યું છે કે એમની આંખમાં હોય છે અને એ ધારે તો બતાવી શકે એવું છે. એ આંખ તો વિશેષ ને વધારાનું લખ્યું. બાકી એ કઈ આંખ નું હોય કે ના હોય એવું કશું લેવાનું. બરોબર છે. આખા શરીરમાં જ પ્રતાપ ગુણ હોય. વાંખે નીચે બેઠા હોય ને વાંખ જતી રહે તો શું કરવું? પ્રતાપ એટલે તેજસ્વીતા તમે કહો છો, પ્રતાપ એટલે તેજસ્વીતા કહો છો, પ્રતાપ એટલે એટલે પેલા માણસ ને ભય જ લાગ્યા ઘર બધાને. પ્રતાપ શેના આધારે ઉભું થાય છે? શીલ ના આધારે, શીલવાન. એટલે એમને સમજાયું છે, વાંચતો વધારે, વાંચતો વખતે કોઈ જ્ઞાની વખતે ના હોય, વાંચવા અધરો થઈ ગયા હોય, પણ પ્રતાપ બહુ પડતો હોય બાકી આવતા મોહમ્મદ થાય કે શું હશે? બરોબર છે દાદા. કશું કદાચ કહેતા નથી, પી ના જાય કોઈ, કશું કહેતા નથી એટલે મનમાં જણ પી જવું એવું ના થાય, બને જ નહીં. પ્રતાપ બહુ જ લાગે, પ્રતાપ નો તાપ સખત લાગે. બધા એનો અર્થ એમ ન થાય સામાન્ય ગુણમાં જે વિશેષ ગુણ છે, સામાન્ય રીતે આપણે કહીએ છીએ પ્રતાપી ગુણો, એ વિશેષ ગુણ તીર્થંકર એવો જ હોય છે એવી કઈ ગણતરી નથી એની પાછળ. એમાં પ્રતાપ નો જે ગુણ છે એ મૂળ સામાન્ય રીતે તીર્થંકર દેવો નો અમુક ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય કે ભાઈ વણિક હોય, કોઈ પણ માણસ ને શીલવાન હોય એટલે પ્રતાપ ગુણ ઉત્પન્ન થાય. શીલવાન હોય પ્રતાપ ગુણ ઉત્પન્ન થાય, બરોબર. આપડા આચાર્યો મારા હોય છે ને, આચાર્યો મળે છે, બરોબર છે, પણ શીલવાન પૂરેપૂરા થયેલા નહીં, થોડું થોડું શીલ હોય. આપડે શીલ કોને કહીએ છીએ? કુશીલ નથી તેને શીલ કહીએ છીએ, પણ કુશીલ ના હોય એ શીલવાન. આ બહારના જે શીલ કહ્યું છે ને, શીલવાન એટલે કેવું, શીલ નો ભરેલો આખું ને. અને આ બહાર જે હું શીલ કહું છું ને શીલવાન, એ તો કુશીલ નથી માટે શીલ કહીએ છીએ. શું કહ્યું? કુશીલ નથી માટે શીલવાન, કુશીલ નથી માટે શીલવાન. એટલે એકડે એકને, એકને એકને, બરોબર દાદા, સંખ્યા મોટી કહેવી, સમજ ને. ખાનગી વાતો કહેલી હોય ને કે આપડે બધું ખાનગી જાણતા હોય, પણ ઉઘાડું ના કરે, બઉ ગંભીર હોય, સમજ પડે ને, બરોબર. ઉઘાડું ના કરે, ઉઘાડું કરે તો બધાને હેમાં એ થઈ જાય બિચારા, સમજાય છે ને, બરોબર. અને એના જે આપડે હિમાલય જેવા સ્થિરતા હોય, એટલે જયારે ખરેખર અહીંયા આગળ બહુ મુશ્કેલી નો ટાઈમ આવી જાય મુંબઈમાં, એટલે જો અમીર જોડે બેસી રહ્યા તો સજ્જ ડગવું ના પડે, આપણે એવું સ્થિરતા હોય, સજ્જ ડગવું ના પડે, બરોબર. સ્થિરતા ગુણ ડગી ના જાય, એટલે આવા ગુણો બધા બહુ ગુણો હોય, એટલે એમને હોય તો સૌ કોઈ જ્ઞાનીઓ થઈ જાય ને, બરોબર. ગપ્પી હોય તો એવું કઈ કહી જાય, એ તો કાતે હીરા થઈ જાય, ચાલે છે જો કાત હીરા તરીકે, જગત ને સમજે નથી એટલે, પણ જે સમજે વાળા ને ચાલવા દે ને, તમારો પ્રતાપ ગુણ બતાવો, તમારું સૌમ્યતા બતાવો, બધું કેક નાખે, એટલા માટે એમને લખેલું આ ઉગાડું, બરોબર. જ્ઞાની પુરુષ તપાસ જો ફરી બીજા મળે તો એમને એમ ના ચડી જશું, ટપાવી દે તો થોડા વાત સમજણ પાડી, નથી સાંભળ્યા નથી એવી જેની વાણી છે, નથી એવી જેની ગુપ્તા, બાકી તો કઈ કહ્યું જાય નથી, એટલે પૂરેપૂરું લખ્યું, વર્ણન કર્યું નથી, એમને વર્ણન પૂરું સારું કર્યું છે, વર્ણન સારું કર્યું છે, એમાં ક્ષત્રિય વર્ણિક નો ભેદ નથી, આમાં ગુણો માટે ક્ષત્રિય વર્ણિક નો ભેદ નથી, ફક્ત તીર્થંકર એટલા જ ગુણ માટે ભેદ છે, બીજો કોઈ ગુણ માટે ભેદ નથી, બીજી બધી રીતે સમાન છે, એક તીર્થંકર એકલા જ માટે ભેદ છે. ક્ષત્રિયો પ્રતાપ હોય ને વણિકો ના હોય એવું બને જ નહીં. શીલવાન ગુણ છે. કેવું છે? પ્રતાપ એટલે જે લેફ્ટ હેન્ડ સાઈડ છે, લોકો લેફ્ટ હેન્ડ સાઈડ એ બધા ભડકે. શું થાય? એ કઈ સુધી ના લેફ્ટ હેન્ડ સાઈડ એ પોઈઝન જ કહેવાય. ક્યાં કહેવાય? તે પોઈઝન મોટા મોટો સાપ પોઈઝન હોય તે ભડકે નથી. એમને તાપ લાગે, બહુ તાપ લાગે સાપને. તાપ ને વીછીને બહુ તાપ લાગે. અહીં થોડે આટલે ચડે ને તો તાપ લાગે, અહીંથી ખસી જાય, ખસી જાય. બરોબર. આપણે બેઠા હોય અને પેલા તાપ મૂકે નઈ, ચારી દે તાપ અહીંથી જ તમારે લાગ્યા કરે. એવો પ્રતાપ ગુણ. દાદાજી આંખ માં દર્શન નું લખ્યું, ઈ શું લખ્યું? બધા શરીર ના પરમાણુ કામ કરી રહ્યા, પછી મોટા મોટો ચેલામ ચેલો પછી ઉપાય નથી. તે કુદરતી રીતે પોતે નહીં ઉપાડવું, કુદરતી રીતે પોતે જ મુકત કરતા થયા કે એ ગુણો હોય તો જ બધું કામ થાય ને. તમારા બે ગુણો બધા ઉત્પન્ન થવા માંડ્યા છે અને અમારે ઘડો ભરેલો છે. કેવું છે આના જય સત્યના? આવું કવિ કવિ રાતે તમને મારી ઘરે દવાખાને મળવા આવતા હતા ને? રાખે કોઈ ભય નહી, કશું જ નહીં. કેટલા વખત યાદ રહેતું તું? લગભગ યાદ કરતા હતા નિરંતર. નિરંતર જેવો જ ગાઢ હતો જાગ્રત કાળ. બધા પછી ઉપાશ્રય માં ગયા હશે, ત્યાં આગળ સામાયિક પ્રતિક્રમણ ની વાત નીકળી. દાદા એક સમજ એવી છે, મારા સાહેબ હતા, મારા સાહેબ એમ વાત કરી કે આ સામાયિક પ્રતિક્રમણ અત્યારે જે આપણી પાસે છે એ ઓરિજિનલ મૂળ નથી, એમાં ફેરફાર ઘણો થયો છે. જે અત્યારે સામાયિક પ્રતિક્રમણ છે એ ઓરિજિનલ નથી એવી વાત કરી, ફેરફાર વાળી છે. પછી એક બીજી વાત મેં કહી કે દાદા સામાયિક પ્રતિક્રમણ કરાવે છે. મેં કીધું આ દાદા સામાયિક પ્રતિક્રમણ કરાવે છે, મને કે કેવી રીત છે એમાં? કે સામાયિક ની આપણી રીત કીધી, પ્રતિક્રમણ ની રીત કીધી, એને જરા વાંધો લાગ્યો. ક્યાંય કહું બે પ્રશ્નમાં, સામાયિક માં જયારે શરૂઆત કરો છો ત્યારે સામાન્ય રીતે ગુરુ ની આજ્ઞા લેવી પડે છે. ગુરુ જો હૈયાત હોય તો, અને ગુરુ હૈયાત ન હોય તો સિમંદર દેવ ની આજ્ઞા લેવામાં આવે છે. એટલે અમને કીધું કે સિમંદર દેવ ની આજ્ઞા લો છો તમે? મેં કીધું ના, એ નથી લેતા. તો આ ભૂલ ન ગણાય એટલી વાત. મેં કીધું ભાઈ મને કઈ આ બાબતનો કોઈ મારો ખ્યાલ નથી, પણ દાદાએ આવી કોઈ વાત કરી નથી. અચ્છા, પછી પ્રતિક્રમણ ની વાત થઈ. હવે પ્રતિક્રમણ માં મને કેવી રીતે પ્રતિક્રમણ કરો છો? હા, સુદન સાહેબ ને વાત કરી. તો દાદા એમણે એક બીજો પ્રશ્ન કર્યો, પ્રશ્ન એવી રીતે એમણે કીધો કે ભગવાને તીર્થંકર થવા માટેના 20 કારણો બતાવ્યા છે. સોળ ભાવના. એમાં એક કારણ એવું છે કે જો શ્રાવક તુલસી રાયથી પક્ષી સમાધિને સમશ્રી પ્રતિક્રમણ જો કરતો હોય તો એને તીર્થંકર નામ ગોત્ર કર્મ માં કપાયું છે. તીર્થંકર નામ ગોત્ર કર્મ માં કપાયું છે. આ સૂત્ર ની વાત છે, આવશ્યક સૂત્ર 32મું. એ સૂત્ર ની વાત દાદા ત્યાં કરી છે એમણે. એટલે આ ભગવાન ની વાત છે. એટલે મને કઈ જયારે પૂછ્યું છે દાદા ને કે આ કઈ બરોબર છે કે પાછળથી ઉમેરાયેલી ચીજ લાગે છે? જૈન ધર્મ એક વાણી માલ રહ્યો નથી, પતી ગયો. આજ્ઞા સારું છે, ખોટું નથી ગમે તેવું સમજણ કે સમજણ થી, કારણ કે સિક્ષિંગ સાહેબ છે એ ખોટું નથી. સામાયિક જ, સામાયિક સામાયિક જ નહીં ના, મને સામાયિક કોઈ કહે નહીં ને. સામાયિક આખો સૂત્ર, આખો આ તો હું કહેવાનો આખો ભાવાર છે કે જે સૂત્રો આજે હયાત છે, 32 સૂત્રો સાણકવાદી માને છે, એમાં સામાયિકમાં કોઈ ક્રમમાં ગુણો ગુણો ભેદાવાસીઓ માને સાણકવાસીઓમાં ફેરફાર છે. દિગંબરો નથી માનતા જાણે, દિગંબરો તો કોઈ શાસ્ત્ર જે અત્યારે છે એમાં કોઈ ચીજને માનતા નથી. એ લોકો તો એમ જ કહે છે કે ભગવાનના સૂત્રો બધા જતા રહ્યા, એટલે કુંડકુંડ ના બધા જે પુસ્તકો લખાયા છે સૂત્ર કોઈ છે નહીં. આ બધી ખરાબ થઈ ગયું, આ બધું 600 વર્ષ પછી, ભગવાન 600 વર્ષ પછી છે ત્યાં થતેલું છે. કપાવદેવ કેમ ન કરી એ વખતે ત્યાં હા પાડી છે, કપાવદેવ ના ભાવમાં હા અહિયાં તો હા પાડી છે, બરોબર છે. આ બધું આ સામાયિક પ્રતિક્રમણ પછી જે બધું ચાલે છે એ બધું બરોબર છે એમ કપાવદેવ તો લખ્યું છે. દાદા મુખ્ય માળો આખો પાઠ છે એમાં બરોબર, અને એમાં ચોખ્ખું લખાણ લખ્યું છે કપાવદેવ ના ભાવ. ભગવાન સ્વીકારે નહીં અને ભગવાન સ્વીકારે એવું નથી. આ સામાયિક તો એનું ફળ મળશે, પુણ્ય મળશે, એનું ફળ પુણ્ય મળશે. ભગવાન સ્વીકારે કોને કહું છું, ભગવાન સ્વીકારે કોને કહું છું, મોક્ષ ફળ જેને મળ્યું એવું હોય, એનું ફળ કઈ મુક્તિ નો કઈ માં જતું હોય એનું, તો છે તે ભગવાન સ્વીકારે. અરે નહી તો પુણ્ય સ્વીકારશે, પુણ્ય તો સ્વીકારશે, અને સામાયિક તો અરે પ્રતિક્રમ તો જાણતા જ નથી. દેવસી દાયસી દેવસી રાયસી દેવસી નામના કચ્છમાં બે માણસો થયેલા હતા, લીધે આ બધું શ્રીમદ ભાઈ ટીકા કરી છે, બરોબર છે. અરે એ કઈ બીજું હોય છે એવું માનવાને કોઈ કારણ નથી. આ તો એક ઉપજાવી કાઢેલી પોતાની કલ્પનાની વાત છે ને, ત્યાં હકીકત છે બરોબર, મૂળ હકીકત. હો દાદા, પહેલા તીર્થંકર ના શિષ્યો જળ અને સરળ હતા. પણ એને એ ખબર હતી, એ દ્રષ્ટિએ એને સામાયિક પ્રતિક્રમણ માં ફેર કર્યો. બધા કપડા માં ફેર કર્યો છે, કપડા પહેરતા હતા અને એ સફેદ કપડા પહેરાવ્યા, એ ફેરફાર કર્યો. અચ્છા બીજો ફેરફાર કર્યો, ગોપતિ ને ભરતા હતા, ગુપ્તા હતા, એવી બધી ગોપતિઓ રાખતા હતા, એને બદલે રૂમાલ કરતો દેવાનો રૂમાલ હતો, એ બધું કાઢી નાખ્યું અને એ સરફી જ લઈ ગયા છે દાદા. એવું છે ને, એટલે ભગવાન ને એટલો ખ્યાલ છે ને દાદા. છોકરો દારૂ પીતો હોય, માંસાહાર કરતો હોય, સિગરેટો પીતો હોય, બધો બહાર છે ગપ્પા મારતો હોય, પાનો રમતો હોય, બધી રીતે સંગે ચડી ગયો હોય, તો આપણે શું કહીએ, તું દારૂ એટલું છોડી દે ને બીજું બધું કરી, શું કહીએ? ભગવાન બોલે, આવું ભગવાન બોલે ના ન બોલે દાદા, એવું ભગવાન બોલાવો છો? ભગવાન એમ કે, ભગવાન બધું કે બધું તારે છોડવા જેવું છે, પણ પેલા એમ નહીં, એટલા માટે આ બધું ઊંધે રસ્તે જશે તેના કરતા આ જે બરોબર છે એનાથી સારું છે, એની સામે કોઈ વાંધો વિરોધ નથી. એવું આ ભગવાન મૂકેલું છે બાર જીવો ને સમજાવવા માટે, બરોબર છે ને. પણ છતાં ઉદય આવશે, આ પાંચમા આ પેલો એ હતું ને 25 વર્ષનું, તે અસર ની લીધે ભગવાન કેતા હતા બધું, પણ ઉદય આવશે પાછો સમજે ને, એટલે જતું નહીં રહેવાનું. તમે લાવવાના છો ને, તમે જ લાવવાના છો ને, આપણું નહી ભગવાન નું ચાલશે, ભગવાન નું ચાલશે, પણ એમાં દાદા ભગવાન નું ચાલશે ને. ના દાદા ભગવાન તો અમે કોણ, દાદા ભગવાન કરસ ચડાવશે ઉપર. ભગવાન નું આ બધું, મહાવીર ભગવાન નું આપડે શું કહીએ, આપડે ક્યાં માથે લઈએ? ના ના, નિમિત્ત તો ઘણા ને દાદા, નિમિત્ત હોય બધા, નિમિત્ત મળે ને, આમાં નિમિત્ત ગણાય ને, નિમિત્ત કરે. એટલે વસ્તુ સ્થિતિમાં લોક ધર્મે રસ્તે ચડશે, પણ અત્યારે જે છે ને માલ તેની પાસે સાચો નથી, પણ સાચો થશે, ઉત્પન્ન થશે, નવું આવશે. આ ચાલે નઈ, આવો માલ તો ચાલતો છે. આ તો નાથ કે ઊંધે રસ્તે નહી જતો ને, તકણા તત બહુ આવી કરવા દઉં, કે મને એમાં રવા દો, કે આ તો ઘણીનો બળદ ફરે અને કે શું પુરસાદ મળે છે, બળદ શું આખી રાત દળ દોડતો ફરે છે, પણ કેટલા માઇલ ગયો તારે, કે ના ત્રણ ત્રણ છે એવું બરોબર છે, એટલે ખોજ ના ગઈ સરવારમાં, અને ખોટે બધી જવાની જ છે, બધા ઘણા ખરા તો ખોટે જ ગયેલી છે, રહ્યું જ નથી ને ભાઈ, તત્વ જ નહીં રહ્યું. જૈનો માં કશું રહ્યું જ નથી એમ કે ચાલે, જૈન જ બરાણો છે, આખો દાડો રહું છે, જેને આ તો જેનો કારખાનો કાઢ્યા છે, શું થયું તમારી પાસે આવીને ઘણા જઈને આવ્યા, બધા ક્યાં આવ્યા પછી, એવા થોડાક બાદ ગયા ને અમારા જેવા, પછી સેકડે બે હજાર પાંચ રહ્યા એને લઈને આપણે નથી વાત કરતા, આપણે સામાન્ય ભાવે વાત કરીએ, કેવું સામાન્ય ભાવે, બરોબર સામાન્ય ભાવે કશું રહ્યું નથી, બરોબર આખો દાડો રહું દે ને કારખાનો કાર્ય ચાલે, કાર આપે દેને રહું દે ને રાત દેને રહું દે, બરાબર બટાકા ના ખાતો હોય કે કંદમૂળ કોઈ ના ખાતો હોય, શું સમજ પડી ને, બધા એક રાત્રિ ભોજન ની વાત, હવે એ તમે એ તો બહુ સાયન્ટિફિક વસ્તુ છે રાત્રિ ભોજન, તમે માનો છો કે રાત્રિ ભોજન ના કરવું, માનો જ નહીં, એ તો સાયન્ટિફિક સારામાં સારી વસ્તુ જે છે, પણ એ કોને કરવી જોઈએ, અત્યારે તો આ ફોરેન ના લોકો કરાવડાવીએ, શી દશા થાય, વેરા મળી જાય બિચારા, જાગૃતિ વધી જાય, સાંજે નહીં આપણે, એ તો કોને કરવાનું, કે જેને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઓછા કરવો છે એને કરવાનું, શું કહે, અચ્છા અચ્છા નહીં વાત, જે ધર્મ ઉપર ચડેલો માણસ છે, ધમકી દેવાની તૈયારીઓ કરી રહ્યો છે, એવા માણસ ને આ બધું કરવાનું હોય, ગમે તે બધા ગમે તે માણસ આ બધું લઈને ગયા, તેમાં તો પછી બધી જાગૃતિ વધી ગઈ, એટલે કોને ફોડ્યા પેલા, એટલે કેમ હતા કે જાગૃતિ વધી ગઈ ને, પેલો ફૂટી ગયો, ખોટું છે એની તમે વાંધો વિરોધ નથી, એ ખોટું છે, પેલું તો સાચું છે ને, એ સાચા ને લઈને આ થાય છે, એના કરતા જળ રહે ને થોડોક, એટલે અમુક જ માણસ નો અધિકાર છે, બાકી છે સાયન્ટિફિક, અમુક માણસ નું ખાસ કરવું જ જોઈએ, એ આવશ્યક છે, શું છે, આવશ્યક અવશ્ય કરવું જોઈએ, અવશ્ય કરવું જોઈએ, બરાબર, રાત્રિ રાત્રિ ભોજન ના, એટલે તમે આપણે ચરણ વિધિ માં એની ના લખી છે, ચરણ વિધિ માં આપણે લખ્યું છે છ મહાવ્રત, એમાં પાંચ મહાવ્રત ને છઠ્ઠું રાત્રિ ભોજન જ છે, એ જ છે ને, છ મહાવ્રત લખ્યા છે ચરણ વિધિ માં, આ લોકો જે ક્રિયાઓ કરે છે ત્યારે છેડ પીડા કરશો ને તો તે છોડી દેશે, શું કહે છે, છોડી દેશે એ વાત લખી છે, છેડ પીડા કરશો એ તો આપણે અમે અમને છેડ પીડા કરીએ, અમે તો આજે હેલ્પ કરીએ, કઈ ભાઈ કરો છો પણ આવી રીતે કરજો એમ કહીએ, બરોબર, આ તો તમે પૂછ્યું કે આનો શું આ છે, આનો આનો નફો શો મળશે એમ પૂછ્યું ને, તો નફો તમારે જે મળતો ભાવ હોય તે જ કહેવાય ને, જે બધા ભાવ હોય તે જ કહેવાય ને, એમાં તો કોઈ વધારે પડતું બોલાય નહીં, પણ ત્યાં આગળ આપણે કૃપાલ દેવ કહ્યું ને એ રીતે જ વર્ષા જેવું છે, કોઈને ખોટું છે એવું કહે ને તે પણ પડી દે, આજના કાળના જીવો પાકા ચીબડા જેવા છે, પાકું ચીબડું હોય ને, અહીંયા આગળ અહીં મૂક્યું હોય ને પાકું ચીબડું આવડું મોટું, જો એના લઈએ ને તો ફાટી જાય તો આખો ઓળે દેવો પડે, એટલે આજના જીવો ને તો આપડે જરાક સેજ લઈએ અને વળીએ પાસે, એને આપણો જ ટાળો પાડવો પડે, સંબંધના પત્રમાં લખ્યું છે આપણે વળ્યા પછી આપણે જ ટાળો પાડવો પડે, એવી વિચાર તમે જેમ આવ્યું છું કરવું, આપણે પાસે મનાવવો પડે આપણે જ, એવા પાકમાં ચીગડા દેવા છે. અને પેલા ના મનુષ્યો કેવા હતા, પૂરી કાકડી રેવા હતા, આમ થોડા અઠોડ કરીએ તો ફાટે નઈ, આ તો ફાટી જાય એવા બિચારા. તમે વાત સમજાય, કાકા ચીગડા એટલે હલાવા નહીં બહુ, હલાવી ફાટી જવું તો વડે બહુ આપડે. એમને શું થાય ચીગડા નું, ચીગડા નું શું થાય, આ વાત સાંભળવામાં આવે ને તો રાગે પડી જાય, શું રાગે પડી જાય, એવું કશું નહીં. બધા કોર્ટમાં જશે એવું નક્કી નહીં, કારણ કે 2500 વર્ષ પછી એ જીવી રહ્યા છે. શું થયું ગયા એની વાત ગઈ, પણ આ તો જીવી રહ્યા છે, હજી તો કાલે શું હશે ઘર પાસે જાય. આ જેટલી માસ ત્યાં મળે છે ને અમને, એ તો હંભાયા જ કરે છે, કાગળ મોટા ભાઈ આવ્યા કરે છે. મોક્ષ ની મૂળ વાત છે ને દાદા, મોક્ષ ની વાત છે ને, અને એ તો એ માટે નીકળ્યા છે. એટલે એ તો તમે મોક્ષ ની વાત કરો, મામા પાણી આવે એમ છે એ બધું. હવે તમે એક ત્યાં આવવા હતા, એક વાક્ય બોલ્યા હતા, તમારે જો સારું છે આ આપણી પાસે જ્ઞાન લીધું છે ને એમને તો બહુ સારું છે કે પાંચ આજ્ઞાઓ તે તાજી એમ ફ્રેશ એમ ફ્રેશ જમવાનું હોય ને તે રીતે કેટલાય વખત ની 25 વખત ની આજ્ઞાઓ કેટલી બધી એ થઈ ગયું છે. આ તો ફ્રેશ તાજી અને સુંદર આવો મજા આવે એવી એટલું રહ્યું છે આપડા શબ્દ વિતરા વિજ્ઞાન માં, મારી ના બધા ધર્મ વાળા એટલું રહ્યું છે કે એ લોકો મારી ના આજ્ઞા પાડવાની જબરજસ્ત ઈચ્છા વાળા છે, પડાતી નથી, ખોટું નથી. એ લોકો ખોટા નથી, ખોટા તો વખડે ત્યાં આગળ બે પાંચ થઈ જાય. એ લોકો તો પાડે છે, મૂળ વસ્તુ કીધી નથી એમ કહો, એ લોકો તો પાડે છે, એ તો ઘણી પાડે છે, એટલે ઘણું બધું પાડે છે. તમે કહો તો એ કરતા ઘણું વધારે પાડે છે, પણ એને પોતાની રીતે જ થયું, પોતાની રીતે એટલે સમજણ એવડી છે. હા સમજણ એવડી છે, એમાં સમજણ એમાં એનો વાંક નથી, એમાં એનો વાંક નથી, બરોબર કહીએ છીએ ને, વાંક નથી, વાંક એમનો નથી વિચારો. પણ ખરી રીતે આમ જોવા જાય તો પોતાની રીતે વાંક નથી એમનો, અને ભોગવે છે એ માટે કુદરતી રીતે એમનો વાંક છે. સ્વચ્છંદ નથી ને, હું સ્વચ્છંદ એનો પોતાનો નથી, સ્વચ્છંદ કાલે ઉઠીને જોયે ભગવાને આમ કીધું તું એમ જો કીધું હોત તો એ લોકો એ પ્રમાણે વર્તે, એમાં કઈ એને વાંધો વિરોધ નથી આવતો. એવું છે ને, સ્વચ્છંદ એટલે એની તપાસ પોતે કરતા નથી, પોતાને જેવી સમજણ પડી પોતાને પૂછતા નથી. આજે જો તમે જે સામે પ્રતિક્રમણ ની આપણે વાત કરી, તમે કહો તો સુટેડ સાઈટ બરોબર છે, સુટેડ સાઈટ હતું જ એક જગ્યાએ, પછીના કાળ ની અંદર આ લોકો શું એનો આર્ગ્યુમેન્ટ શું આપે છે, પછીના કાળ ની અંદર ભગવાન મહાવીર પછી થયા 24મા તીર્થંકર થયા. તમે જે વાત કરો છો એ બીજા દાદા એવી કેટલીક વાતો છે કે આ કાંદુસોની જે વાત કરે છે ઘણી વખત તરવાની ઈચ્છા ન હોય એને આપણે સ્વચંદ કહીએ, એને પોતે ઉભું કરેલી થઈ જ નથી, પોતે ઉભી કરેલ નથી, પણ એમને જે આ જે કષ્ટ પડે છે ને, કષ્ટ પડે છે ને એ સામસામા મય દખડાય છે ને, તે તમે જોયું હોય ને તો આપડે ઘરમાં ઘરમાં ક્લેશ ઓછો હોય. જુદી વાત કરી પછી નવું ફેક્ટર જ નવું લેવા તમે ના દાદા, એ તો છે, એ તમારો વાંધો વિરોધ નથી, હું ઘણો જાણું છું દાદા, એટલે મારે એ કેવું નથી તમને, મારો શું કહેવાનો ખબર છે દાદા, એ જે ચીજ છે એ તો ઘરમાં હું ને ચંપાઈ બાજીએ છીએ, મિત્ર મિત્ર નિંદા થાય, આ ના શું નિંદા થાય ત્યાં સુધી, ભલે આજ્ઞા ના પડે તે ઓછી પડે તે વાંધાની, પણ નિંદા થાય ત્યાં સુધી મારો શું પ્રશ્ન કઉ છું, એને સસન કઉ છું, ઓછું પડાય છે તો એને સમજ ઓછી હોય તો ઓછું પડે, હા એ તો બરોબર છે, આપનું કહેવું સસન આને કઉ છું, સમજ ને ભગવાન ની ભગવાન ભાવજી પેલા પણ એ જે વાક્ય કર્યું છે, સભાવજી પેલું વાક્ય જે લખ્યું છે આત્મસિદ્ધિ માં પ્રચંડ મત આગ્રહ થી વર્તે સદગુરુ લક્ષ પોતાની સમજણ છોડી દઈ અને સદગુરુ ની સમજણ ચાલે, પોતાની સમજણ જરાય ના વાપરે, એ કે છે સાહેબ હવે ખાવા બેસું તારે, સાહેબ કે છે નહી એટલે બંધ રાખવાનું, એટલે આ ભગવાન ને તો આ ઉપાશ્રયમાં ઉપાશ્રયમાં ત્યાં આગળ ક્લેશ કંકાસ થાય એ લોક નિંદ્ય થવાથી એ સચંદી કહેવાય છે, લોક નિંદ્ય ના થવું જોઈએ, પેલા બધા બેહી રહ્યા હોય છે, પેલા આ એકલા જ લડે છે, બાથરૂમ બાથરૂમ લડે છે, એના કરતા તો સાસુ હારા હોય, આ ગોવાણી કરતા સાસુ હારા હોય, એથી સસંદી કહીએ છીએ આપડે, સસંદી કેમ કહીએ છીએ કે આ ક્લેશ ના હોય તો ભગવાન ના ઓછું પડે તેનો વાંધો નથી, સામાયિક ના આવડે આગળ સમજી ગયો તમારો કહેવાનું બહાર થી છે, બરોબર છે દાદા, બીજું એવું છે કે પ્રતિક્રમણ નો અર્થ શું, તું પાછો ફર્યો કે છે, શું કે છે તું પાછો ફર્યો, ક્યાંથી પાછો ફર્યો, અહીંથી ત્રણ બેલ અવડો ગયો તો ત્રણ બેલ પાછો આવ્યો, આ તો ઘણી વાર પછી ચોથે બેલ માં હોય છે, પ્રતિક્રમણ એટલે પાછું આવવું, શું ટર્ન સાઈડ, તરત જ દાંત ભર્યો ધોઈ નાખો તરત જ, પછી આ લોકોને તો રાયસીન દેશી ના પોહાય, આખા ધારા નું સમય રાતે નીકળે ભૂલી જાય લોકો, આ લોકો લખાણું કઈ રીતે, આ સૂત્ર કઈ રીતે લખાણું, ક્યાંથી આવ્યું, 32 નું સૂત્ર કે છે સાનકવાજી અને આગમ કે છે, અને અત્યારે જે પ્રતિક્રમણ થાય છે, જે થઈ રહ્યું છે અત્યારે જે પ્રતિક્રમણ, તમે જે સૂટન સાયકો તેની સામે વાંધો વિરોધ નથી, એ તો એ માને છે, એ 22 વચલા જે હતા ને એને માટે માને છે, એટલે બધી છૂટ આપેલી, પાછળ ના પાછળ સાસુ લખે ને તેમાં કાર ના આધારે બધી છૂટ આપી છે, ના થાય શૂટ ઓન સાઈડ તો દાડે રાત્રે હોજે દિવસ નું પ્રતિક્રમણ કરજો કે છે, એટલે દાદા કોને આચાર્ય આપી કે ભગવાન આપી, તે પછી 600 વર્ષ પછી આપીશ ભગવાન ના, જયારે ખોરાક નું ઠેકાણ ના પડવા મળ્યું, આપડે 10 વર્ષ દુકાળ પડ્યા ને, ત્યારે ખોરાક નું ઠેકાણ ના પડ્યું એટલે શહેર માં લોકો આયા કપડા પહેરીને શહેર માં આવ્યા, દિગંબર માંથી દિગંબર જતું, ભગવાન ગયા પછી દિગંબરી જતું, ઇતિહાસ મારા નથી ગયા, ઇતિહાસ તો બધી વાત કરે છે, તો ભગવાન મહાવીર પછી 175મે વર્ષે બે એક શાખા વ્યાપાયન કરી, એક શાખા હતી એ તો હાલ લુપ્ત થઈ ગઈ ગયા છે, અને એની જોડે બે ભાગ પડ્યા છે, એમને આચારી હોય તો ખરા, એક શિથિલાચારી કહેવાય અને એક પૂર્ણાચારી કહેવાય, તે બે આચારી હોય ખરા, પણ આ પુસ્તકો બધા અમના શાસ્ત્રો બધા એ બરોબર છે, ના પણ એ તો દેવરજી ગણી લખ્યા છે દાદા, એ તો મોટી મોટી કાચારી હતા, એ તો એનો કોઈ માને છે. શાસ્ત્રો નું જે લખાણ થયું એ તો દેવરજી ગણી લખ્યું છે. બરોબર, 600 વર્ષ પછી તમારી વાત હતી ત્યાં સુધી ચાલ્યા, પણ આગમો ની આમ તો અહિયાં હતી જ ને દાદા, કંઠસ્થ રીતે જેને કહેવામાં આવે. દાદા આ બધું 10 પૂર્વી ને 1 પૂર્વ ચૂકવો એ લોકોએ લખ્યું છે કે જયારે આ 700 ની રચના છે. ના એ તો બરોબર છે, કેવળ જ્ઞાન તો ના, પણ કેવળ જ્ઞાન નહીં, પણ દાદા આમાંથી 444 પુસ્તકો તો શ્રુત કેવળી એ લખેલા છે, અને શ્રુત કેવળી ને તો તમે ભગવાન ની કક્ષા જ માનશો ને. ના પણ શ્રુત કેવળી પછી લખેલા છે, શ્રુત કેવળી સુધી નથી લખેલા ને, એટલે એટલું બધું નથી આ મહત્વ આપવા જેવું. દાદા શાસ્ત્રો એટલે શાસ્ત્રો જ છે, એમાં ખોટો નહીં, કારણ ભગવાન ગયા પછી 600 વર્ષમાં સુધી બગડી ના ગયેલું હોય ને, કારણ શ્રુત કેવળી ગયા પછી હોય બચ્ચા બનેલા છે. પણ છતાં આ જે રાયસીન દેવસી છે ને, તે દેવસી એટલે શું કે આખો દાડો તમારે આ દુકાન માં જળ ભાંગડે કરી ઓછું દીધું, કર્યું આમ કર્યું, ભેસ કર્યું, એ બધું યાદ રાખીને રાત્રે પછી તો આપણો ઓછી કરવો અને પ્રતિક્રમણ કરતા જવું, ફલાણા દેવને ઓછું આપી દઉં, ફલાણા એ યાદ રહેવા માટે કશું અમને જનરલ છે ને, અને અમુક વ્રત માં તો બધું જનરલ લીધું છે, બહાર વ્રત જયારે કરે છે ત્યારે એમ કે ચોરી કરી હોય એવું છે ને. પ્રતિક્રમણ નો અર્થ દોષ ઘટવા, પ્રતિક્રમણ નો અર્થ દોષ ઘટવા, જો દોષ ઘટે નહીં તો પ્રતિક્રમણ નથી કરતા, અતિક્રમણ કરી રહ્યા છે. પ્રતિક્રમણ નથી કરતા, અતિક્રમણ કરી રહ્યા, બધું વધારે રહ્યા. એટલે રાયસી દેવસી ને અને બે કચ્છી ભાઈઓ હારા હતા એને કરતા. એનો દાદા એ જીવે કલ્પના છે, એમાં કઈ ખબર તો શકું છે લખ્યું છે, પણ એ તો લોકો એમ સમજે ને કે આ રાયસી છે, આ દેવસી છે, મારે બે દેવસી નો ભાઈ છે, આ કે છે એ ખબર છે, બરોબર ટોણો માર્યો છે. અને આ 12 મહિને જે પ્રતિક્રમણ કરે છે ને, જે પેલું એ કરે છે સમુદ્રી પ્રતિક્રમણ, હે સમુદ્રી પ્રતિક્રમણ, મિચ્છામી ડોકળો બોલે છે, મિચ્છામી ડોકળો એટલે આમાં આપડે નિંદા કરવા જેવો નથી. આ દેવ છે તે સારું દાદા, ભગવાને એટલી દાને તો સારી છે, ખોટી નથી દાને. જો આખો દાડો કકડાટ કકડાટ કકડાટ કકડાટ ના શોભે આપણને, ભગવાન નો આ કહેવાય. જય છે, જવું છે દાદા. માઇનસ વ્યવહાર is equal to આહા બરાબર દાદા માટે. એ કે છે એક વાક્ય દાદા ત્યાં દવાખાનામાં એક વાક્ય બોલ્યા હતા કે દાદા માઇનસ વ્યવહાર is equal to મહાવીર. ભાવાર્થ હતો એનો, કઈ વ્યવહાર માટે જ અટક્યું છે. આવો કઈ ભાવાર્થ હતો, કઈ વ્યવહાર અમારો આજ બાદ લઈ લેવા મન માં આવી થઈ છે, અમારો વ્યવહાર રહ્યો છે બરોબર છે. વ્યવહાર જોશો ને એમ બોલ્યા હતા, બહુ વ્યવહાર ન જોશો, અમને જોજો. વ્યવહાર જોશો ને, મૂળ વસ્તુ જોજો, મૂળ વસ્તુ જોજો, મૂળ ને જોજો. મૂળ વસ્તુ માં મૂળ પુરુષ છે, શું છે? મૂળ પુરુષ છે. હા, સજાય દિશા આકાર ની આકાર માં આવા કામ થાય છે, એવી જાય. દાદા કઈક એવું કરવાનું કે એમાં આપણે આ બીજા પંતો માં આ જે બીજો પંત હોય છે ને, સ્વામિનારાયણ કે જે કઈ બીજા પંત, બે પંત સ્વામિનારાયણ કે કોઈ બીજા પંત હોય છે ને, એમાં દષ્ટિપાત કરે છે. દષ્ટિપાત એટલે શું કે તને યોગ ના દે તો દઈ જાય એમ. આ અમને કઈક જરાક જે દાદાપાત કરો, દાદાપાત કરો કઈ એ જરાક દઈ જાય. હવે કઈ કરવાનું હવે આગળ દાદા દાદા કરીએ, બીજું કઈ નઈ. અમારે પગ પકડી લેવાના રહે જયારે તમે જાઓ ત્યારે અમારે એ નક્કી કરવાનું. એક જ વાત રહી અમારે પછી બીજું કઈ કરવાનું, પણ આ કરો કઈ બધા. હવે પણ આ બધું વિચારવા જેવું છે. આ ટાઈમ પછી જતો રહે છે અને આ બધા રખડી પડે એવું ન થાય. કઈ રખડી પડે છે એમ નથી રખડી પડવાનો, હું રખડી તો પડવાના જ નથી. એ તો નિર્વિવાદ છે, દાદાનો પગ બગડ્યો છે એટલે એમ રખડવાની વાત નથી કરતો. પણ કોક લાંબો ગાળો છે રાખ્યો નહીં, કઈ ટૂંકા ગાળે જ લગાડજો બધાને. પેલા ક્ષેત્ર નો સેવા વાળા થઈ જવાના.